સાથે જે કે છે કે ના તમારી ટ્યુનિંગ એવી રીતે કરવામાં આવી છે, તમને ટ્યુનઅપ એવી રીતે કરવામાં આવ્યું છે કે તમારા માંથી ગતિ ગતિ મતી ગતિ પ્રકટ થઈ રહી છે, જે છેડવામાં આવી રહી છે, જે છેડનારો તાર છે, જે તાર છેડાઈ રહ્યો છે, જે વાગી રહ્યો છે તે પરમાત્મા છે અને જ્યાં અનુગુંજ થઈ રહી છે તે તમે છો. એટલે આપણે એ જે લોકો ઉલટી પ્રક્રિયા ઘડે છે કે ભક્તિ થકી પરમાત્માને મેળવવા છે, ભક્તિ થકી કૃપા મેળવવી છે પરમાત્માની, એ આપણો સિદ્ધાંત નથી. એને આપણે ભક્તિ પુષ્ટિ નથી કહેતા, પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. અંતર એ છે કે આ પુષ્ટિ થકી પ્રગટ થતી ભક્તિ છે, ભક્તિ થકી પુષ્ટિ મેળવવાનું કોઈ ટ્રાન્ઝેક્શન નથી. આપણે કોઈ જાતના ટ્રાન્ઝેક્શનમાં ઇન્વોલ્વ નથી થઈ રહ્યા કે ભક્તિ કરીને પરમાત્માની કૃપા મેળવી લઈશું. આપણે એમ કહી રહ્યા છે કે પરમાત્મા કૃપાનો તાર વગાડી રહ્યો છે અને મારા હૃદય ભક્તિ માટે ચૂનક છે, તેથી ભક્તિ એમાંથી ભક્તિ અનુભૂત થઈ રહી છે. પરમાત્મા મારે પરમાત્મા જ્ઞાનનો તાર વગાડી રહ્યો છે, મારી મતિમાં એની અનુભૂત પેદા થઈ રહી છે જ્ઞાન રૂપે. એ સિદ્ધાંત આપણને સમજવો જોઈએ. તો પુષ્ટિના ભક્તિના કન્સેપ્ટને આપણે સરખી રીતે સમજવું, નહીં તો ક્યાંય ગભરાઈ જશું. કોઈક લોકો કાંઈક કે કોઈક લોકો કાંઈક કે આપણને સમજમાં આવે નહીં. કાર્યક્રમ તે હિસાબે આપણે તેના કરતા વધારે કોઈ ગુણ વાત તને સમજાવવા માંગતો હતો અને તે હું હવે તને સમજાવી રહ્યો છું. રાજવિદ્યા રાજવિજ્ઞાન કેટલા બધા વિશેષણ લગાડ્યા પ્રભુએ, કે જે હું તને સમજાવવા માંગુ છું તે રાજવિદ્યા છે. એટલે જે કાંઈ વિદ્યાઓ છે ઉપનિષદોની, ઉપનિષદોમાં એકંદરે 32 વિદ્યાઓ વર્ણિત થઈ છે. કોઈક લોકોને સંખ્યામાં થોડોક મતભેદ હોય છે ક્યાંક ક્યાંક વ્યાખ્યાકારોને, પણ લગભગ 32 વિદ્યાઓ દશોપનિષદમાં વર્ણિત થઈ છે. અને આપણે જાણીએ છીએ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધી ભોગતા દુગ્ધમ ગીતામૃતમ, તે ન્યાયથી ગીતામાં ઉપનિષદોમાં જે વર્ણિત થયેલી વિદ્યાઓ છે તે વિદ્યાઓનો જ અમૃત સાર પ્રભુએ અર્જુનને આપ્યો છે. એટલે રાજવિદ્યા આપણે જો પદ ઉપર ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે, વિદ્યા નામ રાજા, વિદ્યાસ રાજા, રાજવિદ્યા. જે વિદ્યાઓ છે ઉપનિષદોમાં વર્ણિત થયેલી 32 વિદ્યાઓ, અને ખરેખર આ તો કાલભેદની જે દ્રષ્ટિ છે કે આ ઉપનિષદ કાલ હતો ને આ પુરાણ કાલ હતો ને આ સ્મૃતિ કાલ હતો ને આ સૂત્રકાલ હતો, એ કાલભેદની દ્રષ્ટિથી પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થા કરવી એ આપણે ત્યાંની દ્રષ્ટિ નથી. આજે લોકો ગાળો આપે છે જોકે સંપ્રદાયને, પણ શ્રી શંકરાચાર્ય એક વાત બહુ સુંદર કહે છે ગીતા ભાષ્યમાં, યસ્તુ અસંપ્રદાયવે સ સર્વવિદપિ મૂર્ખવદેવ ઉપેક્ષણીય. એટલે જે સંપ્રદાયને નથી જાણતો, જે વિદ્યાઓનો વારસાને વારસા તરીકે જે જીવી નથી રહ્યો, તે સર્વજ્ઞ હોય તો પણ એની મૂર્ખની જેમ ઉપેક્ષા કરવી જોઈએ. પણ આજે આપણને વાળો કહીએ છીએ, ભગવાન બધાને બુદ્ધિ આપે છે, બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે, પાદ પદ્મ પ્રસિદ્ધ હતું, તે ન્યાયથી આપણે એટલું જ કહીએ કે ભગવાન એમની બુદ્ધિ ઉપર કૃપા કરે, બીજું શું આપણે કહી શકીએ. પણ સંપ્રદાય, વેદાંતના જેટલા સંપ્રદાયો છે, એ ચાહે શંકર સંપ્રદાય હોય, ચાહે શૈવ સંપ્રદાય હોય, ચાહે વૈષ્ણવ સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાય જેમણે સરખી રીતે વારસો ઝીલ્યો છે, તે શાસ્ત્રોને વિભાજન આ પ્રણાલીથી નથી કરતા કે આ ઉપનિષદ કાળ હતો. કેમ કે એમના માટે જીવિત વિચારધારા છે, અને જે જીવિત વિચારધારા હોય એની અવસ્થા ભેદને આપણે જોઈએ જાણીએ તેમાં કશું વાંધો નહીં, તે અવસ્થા ભેદો જોવી અને જાણવો જોઈએ. પણ અવસ્થા ભેદ થકી વ્યક્તિ ભિન્ન નથી થઈ જતી, તે ન્યાયથી જે ઉપદેશ પરંપરા ચાલી રહી હતી તેમાં શ્રુતિ સ્મૃતિ સૂત્ર પુરાણ એ બધી એક પરંપરા છે, અવિચ્છિન્ન પરંપરા, જેમાં સૂત્ર શ્રુતિમાં જે બીજ રૂપે રહેલું છે ઉપદેશ તે સ્મૃતિમાં અંકુરિત થયું છે, સ્મૃતિમાં જે અંકુરિત થયું છે તે સૂત્રમાં પલ્લવિત થયું છે, સૂત્રમાં જે પલ્લવિત થયું છે તે પુરાણમાં ફલિત થયું છે. તેથી ભાગવતને નિગમ કલ્પ કરોડ ગલિતમ ફલમ કહેવાય છે. બીજ થકી ફલ નોખો કે એક જ, તેની જો આપણે કદી વિવેચના કરવી હોય તો વિવેચના કરી શકાય. આપણે બીજને બીજ